નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રાતઃકાળે ધનુર્માસના પવિત્ર દિવસોમાં શ્રી વાસુદેવ મહાત્મા ગ્રંથનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વ્યાસાસને વિરાજિત પૂજ્યશાસ્ત્રી સ્વામી શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી નિત્ય મહારાજનો મહિમા આપણને શ્રવણ કરાવે છે, ત્યારે પ્રથમ ઠાકોરજી પોથીશ્રીને વક્તાશ્રીના પૂજન માટે પૂજ્ય ગુણવલ્લભ સ્વામીને હું વિનંતી કરીશ. સ્વામી ઠાકોરજી પોથીશ્રીના પૂજન માટે પધારશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયમ શરણમ પ્રપદ્યે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નહ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધામમાં બિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પૂજ્યપાદ ગુરુ મહારાજ સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી વગેરે સર્વે વાલા ભક્તજનો કથાના યજમાન શ્રી અમારા કલ્યાણજી બાપાની સ્મૃતિમાં એમના સુપુત્ર પ્રવીણભાઈ અને કલ્યાણજી બાપાના પોતરા એવા મનોજભાઈ કૃણાલભાઈ મયંકભાઈ વગેરે સૌ યજમાન પરિવાર બધા ભક્તજનોને જય સ્વામિનારાયણ. ધનુર્માસની આ વાસુદેવ મહાત્મ્યની કથા આ કથામાં નારદજી છે એ અક્ષરધામને દર્શન કરવા માટે ત્યાં પહોંચી ગયા છે, બહુ નજીક પહોંચી ગયા છે. વિરજા નદીને પાર કરી ભગવાનની ઈચ્છાથી નારદજી શતશૃંગ પર્વતના દર્શનને પામ્યા છે. શતશૃંગ પર્વત પર સપાટ જમીન પર આવેલા રાસ મંડપો એમના એમને દર્શન થયા છે. ત્યાર પછી વૃંદાવન, દિવ્ય એવું જે વૃંદાવન એમના દર્શન થયા છે. શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે 32 જેટલા વન છે. આપણે હિમાલય ઉપર દ્રષ્ટિ કરીએ, કેટલા શિખરો, કેટલી સંપત્તિ. કોઈક પર્વત પર વૃક્ષો દેખાય અને કોઈક પર્વત પર એક પણ વૃક્ષ ન દેખાય, કેવલ પર્વત પથ્થર બરફ દેખાય. એ શતશૃંગ પર્વત, શૃંગ એટલે શિખર, સત એટલે સો, સો જેટલા શિખર જેમને છે એ શતશૃંગ પર્વત. એટલે એમાં 32 વન હોય એનાથી વધારે હોવા જોઈએ. અને એ વનને વિશે ભગવાન છે રાસક્રીડા કરે છે. એ વૃંદાવનના દર્શન નારદજીને થયા, ત્યાંથી નારદજી આગળ વધ્યા અને ગોલોકપુરને વિશે પધાર્યા. અત્યાર સુધી નગરની બહારની જે શોભા હતી, ગોલોકપુરના બહારની શોભા હતી એમનું વર્ણન થયું. હવે એ નગરને વિશે પ્રવેશ કર્યો, આઉટકટ્સમાંથી અંદર એન્ટર થયા એમ. અને નારદજીએ જ્યારે ગોલોકપુરના એ રાજમાર્ગમાં પ્રવેશ કર્યો તો એ રાજમાર્ગો કેવા ભવ્ય અને શોભાયમાન છે એમનું વર્ણન થયું. રાજમાર્ગની બંને બાજુ મોટા મોટા રાજમહેલો છે, જે ભગવાને મુક્તોને માટે કરેલા છે. અને દિવ્ય વિમાન, દિવ્ય રથ, હાથીઓ, ઘોડાઓ એ રસ્તા ઉપર બાંધેલા છે, ને કોઈ હાલે છે, આવે છે ને જાય છે. નારદજી ત્યાં પહોંચ્યા છે. એ રાજમાર્ગ ઉપર એટલી બધી ભીડ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રહેતું હોય, કારણ કે ત્યાં તો કોરોના હોય નહીં. આ હિથ્રો એરપોર્ટ જેવું હશે, મિનિટે મિનિટે પ્લેન ઉપડે ને મિનિટે મિનિટે ઉતરે. અમારે નિમેશભાઈ કહે તો અક્ષરધામમાં ટ્રાફિક હોય તો આપણે ત્યાં જવું નથી, કે ટ્રાફિકથી કંટાળીને તો ત્યાં જવું છે. જોકે રાજકોટનો ટ્રાફિક તો બહુ ઓછો કહેવાય અમદાવાદના ટ્રાફિક કરતાં, એટલે ટ્રાફિક નથી, અધો ઉર્ધ્વ સીમાએ રહિત છે. પણ આમાં એવું લખ્યું છે કે શ્રી કૃષ્ણ દર્શનાયાતે હિ નેક બ્રહ્માંડ નાયકે હિ વિરંચી શંકરાદેશ્ચ બલિહસ્તે હિ સુસંકુલમ વ્રજદ્ભિ કૃષ્ણ વિક્ષારથમ ગોપ ગોપીક દંબકે હિ સુસંકુલ મહામાર્ગમ મુમોદ આલોક્ય તન્મુનિહિ. કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના દર્શન કરવાને માટે અનંત કોટી બ્રહ્માંડના નાયકો કોણ કોણ, વિરંચી, શંકર વગેરે જે પણ બ્રહ્માંડના નાયક છે એ બધા ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. એટલે આમ રાજમાર્ગ છે ને આખો આમ ભરાઈ ગયો છે. એમના હાથીઓ અને એમની સાથે સાથે જે ધામમાં રહેનારા ગોપ અને ગોપીઓ છે એમના મંડળો એ બધા પણ ભગવાનના દર્શન કરવા માટે જાય છે. અને આ રાજમાર્ગ આખો ભરચક ભર્યો છે, પણ બધા દિવ્ય સ્વરૂપે છે. એટલે એકાબીજાને ક્યાંય નડતા નથી, સૂક્ષ્મ છે ને. આ આખું એ બ્રહ્માંડ આત્માઓથી ખીચોખીચ ભરેલું છે. અહીંયા પણ આત્મા છે, આમ કરીએ તો હજારો આત્માઓ આમ થાય ને હજારો આત્માઓ આમ થાય, પણ એ આત્માઓ એકાબીજાને સૂક્ષ્મ હોવાથી નડતા નથી. આપણે બધાને સ્થૂળ શરીર છે ને, એટલે આ બધા પ્રશ્ન છે. ગરમી થાય, ભીડ થાય, ધુમાડો થાય, ધૂળ ઉડે, એકાબીજાની કોણી લાગી જાય, જ્યારે અક્ષરધામમાં એવું થતું નથી. અને આવા રાજમાર્ગનું દર્શન કરી નારદ મુનિ છે અતિશય આનંદને પામ્યા, કારણ કે અનંત કોટી બ્રહ્માંડના બ્રહ્માજી વગેરે, આપણા બ્રહ્માંડના બ્રહ્માજી નહીં હોય, કારણ કે આપણા બ્રહ્માંડના બ્રહ્માજીએ તો 50 વર્ષને 1.5 પહર સુધી સ્તુતિ કરી લીધી, અને પુરુષોત્તમ નારાયણ અહીંયા પધારી ચૂક્યા, એટલે પછી તો અહીંયા આવી ગયા હોય, એમની સ્તુતિ સ્વીકારાઈ ગઈ, એમની રિક્વેસ્ટ પૂરી થઈ ગઈ. પણ બીજા અનંત કોટી બ્રહ્માંડ એમના બ્રહ્માજી વગેરે એ બધા ત્યાં છે. હા, વિરાટ બ્રહ્માની વાત છે. બ્રહ્માજી એટલે વિરાટ નારાયણ જે છે, એમના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, એમને સત્યલોકનું સ્થાન આપ્યું. ભગવાન શંકર છે એ વિરાટ નારાયણના ભ્રકૃતિ કમળમાંથી ઉત્પન્ન થયા, પ્રગટ થયા, અને ભગવાન વિરાટ નારાયણના હૃદય કમળમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. આ ત્રિમૂર્તિ જે છે એ વિરાટ નારાયણ જ કહેવાય છે. એટલે જે બ્રહ્માજી છે એ બ્રહ્માજી અને એમના પિતા એ વિરાટ નારાયણ, એટલે વિરાટ બ્રહ્મા કહીએ, એટલે જે ઈશ્વરીય તત્વ છે એ ઈશ્વરીય તત્વ 14 લોકથી ઉપર આવી ગયા, એટલે એમને બધાને એન્ટ્રી કરી. અને જે ભગવાનને સ્તુતિ કરી છે વિરાટ બ્રહ્માએ જ કરી છે, એટલે દીકરા હોય એ સ્તુતિ કરે અને બાપ છે એ સ્તુતિ કરે, તો બંને એક જ છે. અને આ બ્રહ્માંડની જે આવરદા થઈ છે એ પણ વિરાટ બ્રહ્માના આધારે થઈ છે. જ્યારે 14 લોકના બ્રહ્માંડનો નાશ થાય છે ત્યારે વિરાટ નારાયણનું વિરાટ શરીર, સ્થૂળ શરીર એમનો પણ નાશ થાય છે. અહીંયા જે વાત છે એ વિરાટ બ્રહ્મા, વિરાટ બ્રહ્મા હોય એટલે બહુ વિરંચી બધા આવી ગયા. નારદજી આ બધા દર્શન કર્યા. હવે નારદજીના મનમાં એમ થયું છે કે જલ્દી ભગવાનના દર્શન કરવા છે. આ બધા ધામના દર્શન કર્યા અને નારદજી કૃષ્ણ મંદિરમાં પાથ સર્વાશ્ચર્યમ મનોહરમ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું મંદિર જે બાજુ છે, આ અનેક મહેલો છે એ મહેલોમાં વચ્ચે જ્યાં ભગવાનનું મંદિર છે એ બાજુ શ્વેતમુક્તની સાથે નારદજી છે ગયા છે. અને જેવા એ મંદિર બાજુ ગયા તો એ મંદિર કેવું છે એમનું વર્ણન કર્યું છે. સર્વાશ્ચર્યમ મનોહરમ, અહીંયા જે રાજમાર્ગ ઉપર જે આનંદ હતો એના કરતા એ વધતો આનંદ ત્યાં. જેમ જેમ નારદજી છે એ બાજુ જતા જાય છે એમ એમને અતિશય આનંદ, આશ્ચર્ય આનંદ, આશ્ચર્ય એવું થતું જાય છે. અને બહુ સાચી વાત છે, ભગવાનથી જેમ નજીક થઈએ એમ આનંદ વધે, અને ભગવાનથી જેમ દૂર થઈએ એમ, અહીંયા જ્યાં સુધી આપણે સવારની કથામાં બેઠા છીએ ત્યાં સુધી, જેવા અહીંયાથી દૂર થઈશું એટલે અરે અરે, ભગવાનથી નજીક થવામાં જ આનંદ છે. નારદજી ભગવાનથી નજીક થાય છે એટલે એમને આનંદ છે. અહીંયા બહુ સરસ વિશેષણ વાપર્યું ભગવાનનું જે મંદિર છે એમાં, સર્વાશ્ચર્યમ, તમામ આશ્ચર્ય જે થાય છે એ આશ્ચર્યનું જો કોઈ કારણ હોય આશ્ચર્યનું સ્થાન જો કોઈ હોય, આશ્ચર્યનું કંદ કોઈ હોય, આશ્ચર્યનું મૂળ કોઈ હોય તો એ આ છે. અહીંયાથી તમામ આશ્ચર્યો થાય છે. મહારાજે પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં વાત કરી કે આ જગતને વિશે જેટલા પણ આશ્ચર્ય થાય છે, કયા કયા? તો કે જેમની રાખી આ પૃથ્વી સ્થિર રહી છે, જેની ડોલાવી ડોલે છે, આકાશ છે એમાં તારામંડળ આધાર વગર અધર રહ્યું છે, જેના વરસાવા મેઘ વરસે છે, સમુદ્ર જેમની મર્યાદાને લોપતો નથી, જેમને પાળ નથી છતાં પણ એ મર્યાદામાં રહે છે, ગાજવીજ થાય છે, વીજળી થાય છે, આ તમામ જેટલા પણ આશ્ચર્ય છે એ તમામ આશ્ચર્ય એ પુરુષોત્તમ નારાયણના કર્યા થાય છે. કારણ કે એની સિસ્ટમ સેટ કરનારા કોણ? બહુ સિમ્પલ. ઘણા લોકો એમ કહે કે આ બધું નેચરલ થાય છે, આમાં મનાતું નથી. ઠંડા પોરના શિયાળાનો સમય છે, ફૂલ ગુલાબી ઠંડી છે, હવે તો બહુ ઓછી થઈ ગઈ. અને ટાઢા પોરને આ બધી પાછું ત્યાંય શીતળ શાંત છે રે, એટલે ત્યાં બધું શીતળ જ છે. પવનને શીતળ વાતો તો તેજ શીતળ છે, એટલે પછી ટાઢા પોરના એવું નથી. આ પરમ સત્ય છે કે જે પણ આશ્ચર્ય થાય છે એ આશ્ચર્યનું કંદ એ સ્થાન છે, કારણ કે ત્યાં ભગવાન બિરાજમાન છે. સર્વોપરી નારાયણ, પરાત્પર પુરુષોત્તમ નારાયણ જે બિરાજે છે, એમના આધારે જ આ આખી આખી સૃષ્ટિ, એમનો સર્ગ થયો છે, એમની ઉત્પત્તિ થઈ છે. આપણે કંપનીની અંદર ઓટોમાઇઝેશન કરી નાખ્યું હોય તો એમાં કંઈક સોફ્ટવેર સેટ કર્યો હશે, કંઈક ટેકનિકલ સેટ કર્યું હશે, હશે કે નહીં? સેન્સર સેટ કર્યા હશે. હમણાં થોડા દિવસ પહેલાં પૂજ્ય નિર્ગુણ જીવન સ્વામી સાથે વાત થતી હતી. સ્વામી કહે કે અમારે ઘનશ્યામભાઈ ત્યાં શિકાગોની અંદર છે પટેલ, એ લઈ અને સંતોને બાજુમાં સ્પ્રિંગફિલ્ડ છે ત્યાં લઈ ગયા, તો ટેસ્લા કાર હતી, ડ્રાઈવરલેસ કાર. ઘનશ્યામભાઈ છે આરામથી બેસી ગયા, બધું સેટ કરી દીધું, ડ્રાઈવર કાર ચાલવા માંડી. નિર્ગુણ સ્વામી કે જોજો કે નાખીએ નહીં બીજે ઠેકાણે. હવે અમેરિકાના રસ્તા 150ની સ્પીડે જાય અને આજુબાજુમાંથી કોઈ પણ નીકળે એટલે બધી બાજુ સેન્સર ફિટ કરેલા હોય, એ સેન્સર સિગ્નલ આપે રાખે ને એ પ્રમાણે ગાડીની સ્પીડ વધે ઘટે આ બધું થાય. આ ગાડીને ઇલોન મસ્ક એમણે બનાવી અને એમણે આની અંદર એક સિસ્ટમ સેટ કરી. હવે આ ગાડી જ્યાં પણ જશે ત્યાં નહીં ડ્રાઈવરને ચિંતા હોય, નહીં બીજા કોઈને ચિંતા હોય, અનલેસ કે સામેવાળો ભટકાડી ન દેતો. ઘણી વખત આપણે તો વાંધો ન હોય, એના સેન્સર કામ કરતા હોય એટલે એ ધીમી પડી જાય, પણ સામેવાળાના સેન્સર કામ ન કરતા હોય, હલો, તકલીફ ત્યાં જ છે ને. ક્યારેક આપણા સેન્સર કામ ન કરતા હોય ને ક્યારેક એક્સિડન્ટ ત્યારે જ થાય. પછી એ ઘર હોય તોય ભલે ને, રોડ હોય તોય ભલે. ઇલોન મસ્કે એ ગાડીની અંદર ઓટોમાઇઝેશન સેટ કર્યું એટલે ગાડી ચાલે છે. જેમને ખબર નથી કે આ કઈ સિસ્ટમ આની અંદર સેટ થઈ છે, એ લોકો તો એટલું જ વિચારવાના કે આ બધું નેચરલી ચાલે છે, ઓટોમાઇઝ્ડ છે. પણ એમના સેટ કરનારા, એમનું રિસર્ચ કરનારા, એમને ડેવલપ કરનારા કોઈક તો છે. એમાં પૃથ્વીની અંદર જેટલા પણ આશ્ચર્ય થાય છે એ ક્યારેક આપણને એમ લાગે તો સિઝનલ છે. સાયન્ટિફિક રીતે જોઈએ તો પૃથ્વી જ્યારે એ પરિભ્રમણ કરે છે સૂર્યની આજુબાજુમાં અને એ 23.5 ડિગ્રીએ નમેલી છે, એના આધારે ઋતુચક્ર છે એ આખું સેટ થયેલું છે. પણ ઋતુચક્ર સેટ થવામાં અને ઋતુચક્રને સેટ કરનાર કોણ? કાગ બાપુ કહે છે ને કે આ બધું જેમણે સર્જન કર્યું છે એ સર્જનાર, પૃથ્વી તણો પિંડો કર્યો એ કુંભાર ક્યાં રહેતો હશે? એટલે સર્વ આશ્ચર્ય જે પણ થાય છે એમનું કારણ એ સ્થાન છે. સર્વાશ્ચર્યમ એવું સ્થાન છે, મનોહરમ. અત્યાર સુધી જે જોયું એના કરતાંય વધારે મનોહારી, મનને ગમી જાય એવું, આનંદિત. નંદાદિ વૃષભાનવાદી ગોપ સૌધાલી ભીરવૃતમ. નંદ સુનંદ આદિ વૃષભાનુ આદિ કે જેટલા પણ પાર્ષદો ભગવાનની સેવામાં રહ્યા છે, એમના મહેલો એ ભગવાનના મંદિરની ચારેય બાજુ છે. ભગવાનનું મંદિર મધ્ય બિરાજે છે, ચારેય બાજુ એ પાર્ષદો એમના રાજમહેલ છે, જેથી કરીને જ્યારે ભગવાનને જરૂર પડે એટલે તરત, જોકે સદાને માટે તત્પર છે સેવામાં, પણ એમના રાજમહેલો એ ચારેય બાજુ ગોઠવાયેલા છે. ચતુર્દ્વારે ષોડશભિ દુર્ગૈ સપરિખૈ યુતમ. જેમ વિરજા નદી છે એ ચારેય બાજુ છે, એવી જ રીતે આ ભગવાનનું જે મંદિર છે એ મંદિરની ચારેય બાજુ એક નાનકડી ખાઈ છે કે જેને આપણે કેનાલ કહીએ, એમની અંદર પાણી ભરેલું છે. સપરિખૈ યુતમ એટલે કદાચ કોઈક દુર્ગ તોડી અને આટલે સુધી પહોંચી જાય તો એ મંદિરમાં તો પહોંચે, જોકે ત્યાં કોઈ જઈ જ નથી શકતું. હજી આગળ, ચતુર્દ્વારે ષોડશ બિહિ દુર્ગૈ, એ ભગવાનના મંદિર સુધી પહોંચવા માટે 16 દુર્ગ છે. દુર્ગ એટલે ગઢ, કિલ્લા. આનો અર્થ એવો થયો, આપણે દક્ષિણમાં દર્શન કરવા જઈએ ત્યાં ગુરુવાયુર છે, સાક્ષી ગોપાલ ભગવાનના ત્યાં દર્શન થાય છે, તો ત્યાં મીનાક્ષી મંદિર છે, ત્યાં ક્યાંક 4 દરવાજા એટલે કે 4 તમે થરી પાસ કરો પછી ભગવાનનું મંદિર, ગર્ભગૃહ એમના દર્શન થાય. એવી રીતે ગોલોકધામને વિશે 16 કિલ્લાઓ એટલે 16 લેયર છે. કોઈ ગમે એટલી યુક્તિ પ્રયુક્તિ કરે તોય, હજી એના કરતાં આગળ, એક એક કિલ્લાને 4-4 દરવાજા છે, ચારેય દિશાઓમાં એક એક દરવાજો. 16 દરવાજા પસાર કરીએ પછી ભગવાનનું મંદિર આવે. એમાં એક એક દરવાજે કોટી ગોપ વૃતૈકૈક દ્વારપાલ સુરક્ષિતૈ. એક એક દરવાજા ઉપર એક એક કરોડ દ્વારપાલ. કેટલા? 1 કરોડ દ્વારપાલ સિક્યુરિટી માટે ઊભા છે એક એક દરવાજે. હવે 16 ગઢ, 4 દરવાજા, 16 ચોકુ 64 એટલે 64 દ્વારપાળ, અને એક એક દ્વારપાળની સાથે 1 કરોડ સિક્યુરિટી ગાર્ડ, ફૂલ ટાઈટ સિક્યુરિટી. એટલે મહારાજે એક વચનામૃતની અંદર બહુ સરસ કહ્યું કે ભગવાનના ભક્ત છે, જાણપણારૂપ દરવાજે ઊભા છે, અને જગતના જે દોષ છે, માયાના જે ગુણો છે, માયાના જે ભાવ છે, એમને ચોર ચકારને અંદર પેસવા દેતા નથી. એનો અર્થ એવો છે કે જાગૃતિ રૂપી દ્વારપાળ છે એ ઊભા છે, અને ભગવાનના ભક્તની જે જાગૃતિ છે, અવેરનેસ છે, એના આધારે એમને જે પણ જગતના વિચારો આવે છે, જગતની ઇમોશન્સ ફિલિંગ્સ આવે છે, એમને ક્યારેય પણ હૃદય સુધી પહોંચવા દેતા નથી, ચોર ચકારને પેસવા દેતા નથી. આપણે જ દ્વારપાળ છીએ અને આપણે જ ભગવાનના ભક્ત છીએ. અને બીજી વૃત્તિ દ્વારા એ દ્વારમાંથી અંદર એટલે અંતરાત્મા બાજુ વૃત્તિ રાખી અને અંતરાત્માને વિશે પરમાત્માના દર્શન કરે છે, અને એમને જાણપણારૂપ દરવાજો કહ્યો. આ 16 દરવાજા છે ને, એ પણ આપણા માટે જાણ, 16 પ્રકારનું જાણપણું એવું કંઈક સમજવું જોઈએ. આગળ સ્વામીએ વાત કરી હતી કે 16 સાધન મહારાજે અંત્યના 24મા વચનામૃતમાં કહ્યા છે. જે પણ છે આ દરવાજાઓ, એમને વિશે જે સુરક્ષા કરનારા દ્વારપાલ છે, અને 16 દરવાજાઓ એમના કમાડ રત્નજડિત કમાડ છે, દરવાજાઓ છે, અને નારદજીને એક એક દરવાજાના દર્શન થયા. એક પછી એક જ્યાં દરવાજા ઉપર જાય એટલે દ્વારપાલ ઊભા હોય, એ દ્વારપાલોના દર્શન થયા. નારદજીએ એમને વંદન કર્યા, એ બધાએ નતમસ્તક થઈ અને નારદજીને વંદન કરતા ગયા. પહેલા દરવાજા ઉપર વીરભાનુ, એ દ્વારપાલ મુખ્ય દ્વારપાલ છે. બીજા દરવાજા ઉપર ચંદ્રભાનુ મુખ્ય દ્વારપાલ છે. ત્રીજા દરવાજા ઉપર સૂર્યભાનુ, એ મુખ્ય દ્વારપાલ છે. ચોથા દરવાજા ઉપર વસુભાનુ, પાંચમા ઉપર દેવભાનુ, શક્રભાનુ છઠ્ઠા ઉપર, સાતમા ઉપર રત્નભાનુ, આઠમા ઉપર સુપાર્શ્વ, નવમા ઉપર વિશાલ, દસમા ઉપર ઋષભ, અગિયારમા ઉપર અંશુ, બારમા ઉપર બલ, તેરમા ઉપર સુબલ, ચૌદમા ઉપર દેવપ્રસ્થ, પંદરમા ઉપર પરુથપ અને સોળમા ઉપર શ્રીદામા. આ સોળ પાર્ષદો મુખ્ય દરવાજા ઉપર મુખ્ય દ્વારપાલ તરીકે ભગવાનની સેવામાં હંમેશાને માટે ઊભા છે. શ્રીદામાનમ ચન્નત્વાસૌ પ્રવિષ્ટો નંતસ અંતસ્તદાગ્નયા મહાચતુષ્કે વિતતે તેજો પશ્યન મહોચ્ચયમ. શ્રીદામાદિક જે આ સોળ પાર્ષદો છે એમને નમસ્કાર કરીને અંતઃ તદ આગ્નયા અંતઃ પ્રવિષ્ટ, એમની આજ્ઞા લઈ, એમની અનુમતિ લઈ નારદજી શીખવાડે છે. આપણે જ્યાં પણ જઈએ ને, ભલે આપણી પહોંચ હોય તોય તે એમને રિસ્પેક્ટ આપીને પછી આગળ જવું છે. ઘણી વખત આપણી પહોંચ હોય તો આપણે સીધે સીધા, નારદજી ભગવાનની ઈચ્છાથી અહીંયા પધાર્યા છે, ભગવાનના સંત છે, ભગવાનનું હૃદય છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, એવા હોવા છતાં પણ એ દ્વારપાલ એમને પ્રણામ કર્યા છે. નારદજીના હૃદયમાં એવો ભાવ હશે, કેટલા ભાગ્યશાળી છે કે સદા ભગવાનની સેવામાં અહીંયા ભગવાનના રક્ષણ માટે ભગવાનનું દર્શન પણ થાય છે અને ભગવાનની સેવામાં આ પાર્ષદો ઊભા છે. મને તો આજે દર્શન થયું, આ પાર્ષદનો તો નિત્ય દર્શન છે. મને તો આજે આ સુખ પ્રાપ્ત થયું, આ પાર્ષદને તો નિત્ય આ સુખ અને આનંદના ભોગતા છે, ભગવાનના સેવક છે, ભગવાન સમાન છે, એમના ઐશ્વર્ય ભોગ બધું ભગવાન સમાન છે, એ મુક્ત છે. આવી રીતે મનમાં હૃદયમાં ભાવ કરી અને નારદજી એમને પ્રણામ કર્યા, એમની આજ્ઞા લીધી અને એક એક દરવાજા ઉપર એમની આજ્ઞા લઈ અને નારદજી સોળ દરવાજાઓને પાસ કરી અને સોળમા દરવાજામાં પ્રવેશ કર્યો અને જ્યાં નારદજીએ જોયું ત્યાં બહુ મોટો ચોક, અને એ ચોકમાં કશું જ દેખાય નહીં, માત્ર ને માત્ર તેજનો મોટો ઢગલો દેખાય. એવું લખ્યું છે, તેજો પશ્યન મહોચ્ચયમ, મોટો ઢગલો, આમ કહીએ તો સંસ્કૃતમાં રાશિ કહેવાય, અતિશય તેજ એમનું દર્શન થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગોલોક વર્ણન નામા ષોડશોધ્યાય. અથ સપ્તદશોધ્યાય સ્કંદ ઉવાચ. હવે પછી જે આશ્ચર્ય થયું છે એ કહે છે. તત્વેક કાલ સંભૂત કોટી કોટ્યર્ક સન્નિભમ ચવ્યચષ્ટ મહાતેજો દિવ્યમ સીતતરમ મુને દિશશ્ચ વિદિશ સર્વા ઉર્ધ્વાદો વ્યાપ્યનુવચ્ચયત અક્ષરમ બ્રહ્મ કથિતમ સચ્ચિદાનંદ લક્ષણમ. એ જે તેજ છે એ કેવું છે તો કે એક જ સમયે કોટી કોટી સૂર્ય એક સાથે ઉગ્યા હોય, કરોડ કરોડ સૂર્ય, એક કરોડે નહીં, આગળ તો દ્વારપાળોમાં તો ફિક્સ સંખ્યા કરી દીધી કે એક કરોડ, અહીંયા કરોડ કરોડ સૂર્ય એક સાથે ઉગ્યા હોય અને જેવું તેજ થાય એવું તેજ એ નારદજીના દર્શન થયા છે એવા તેજના. પ પણ એ તેજ હવે એક સૂર્ય હોય અને ઉનાળામાં તપતા હોય તો એ આપણાથી સહન થતું નથી, તો એ તેજ કેમ સહન થાય? દિવ્ય તેજ છે, શીતતરમ મુને, શીતળ છે. ભગવાન સ્વામિનારાયણે આ તેજના વર્ણન કેટલી જગ્યાએ કર્યું છે. મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં કહ્યું, મહારાજના શબ્દોમાં સાંભળીએ. મહારાજ કહે કે અમારા મનમાં આ બે વાત ગમે છે. કઈ કઈ? તો કે એક તો જેને એમ હોય જે એક ચૈતન્યના તેજનો રાશી છે, ચૈતન્યના તેજનો રાશી એટલે એ તેજ છે એ પણ ચૈતન્ય છે, અને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દ્રઢ નિશ્ચય હોય. આ જગ્યા પર મહારાજે તેજની વાત કરી છે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે મૂર્તિ એમાંથી અતિશય તેજ નીકળે છે અને અધો ઉર્ધ્વ સીમાય રહિત આગળ આવે છે. આ તેજનું વર્ણન એવું જ છે. દિશશ્ચ વિદિશશ્ચ સર્વા દશેય દિશાઓમાં, વિદિશાઓમાં દસ દિશાઓ કઈ કઈ? આપણને તો ચાર દિશાની ખબર છે. ચાર દિશા, ચાર ખૂણા અને ઉપર અને નીચે આ દસ દિશાઓ થઈ. એ તમામ દિશાઓમાં તેજ છે વ્યાપી રહ્યું છે. એટલે આનો અર્થ એવો થયો કે ભલે નારદજી ત્યાં ગયા પણ એ તેજ છે ને એ બધી જ જગ્યાએ વ્યાપેલું. કેટલે સુધી વ્યાપેલું છે? તો આગળ લખ્યું છે કે પ્રકૃતિમ પુરુષમ ચૌભૌ તત્કાર્યાણી અપિ સર્વશઃ વ્યાપ્તમ યદ યોગ સંસિદા ષટ ચક્રાણી નિજાંતરે વ્યતીત્ય મૂર્ધ્નિ પશ્યંતિ વાસુદેવ પ્રસાદતઃ. કે તેજ પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ પુરુષનું કાર્ય પ્રધાન પુરુષ, એનું કાર્ય વિરાટ નારાયણ, એનું કાર્ય બ્રહ્માંડ, એનું કાર્ય ઇન્દ્રાદિક દેવતાઓ, અને એનું કાર્ય આપણે આ બધાએ બધાને વિશે અણુ અણુમાં વ્યાપીને રહ્યું છે એવું તેજ, એ તેજને મહારાજે ચિદાકાશ કહ્યો, ચિત્ત આકાશ. એ તેજને મહારાજે અક્ષરધામ કહ્યું. એ તેજને અહીંયા પણ અક્ષરધામ કહ્યું છે. અક્ષરમ બ્રહ્મ કથિતમ સચ્ચિદાનંદ લક્ષણમ. એ અક્ષર બ્રહ્મ છે, એ અક્ષરધામ છે. મહારાજે મધ્યના 13મા વચનામૃતની અંદર આ તેજની, તેજનું વચનામૃત છે ને, તેજ એટલે પાણીદાર, એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અહીંયા એ જ કહ્યું ને, અક્ષરમ બ્રહ્મ કથિતમ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. મહારાજ જે વાત કરે છે ને એ બધી જ વાત મળતી આવે છે વાસુદેવ મહાત્મ્યના પ્રમાણે. કારણ કે શરૂઆતમાં પ્રશ્ન એવો થયો હતો, કયા ભગવાનનું આરાધન કરવું કે જે ભગવાન અવિનાશી હોય, સનાતન હોય, અને એ ભગવાનનો ધામ પણ સનાતન હોય. અત્યારે એ ધામ સનાતન જે છે એમનું વર્ણન આવે છે, અને ત્યાર પછી એ ભગવાનને આરાધન કરવાની જે રીતિ છે એ ભાગ આવશે. અત્યારે ધામનું વર્ણન ચાલે છે. ત્રીજું, મહારાજે પોતે કાવ્યની અંદર કહ્યું છે, ભક્તોને યાદ હશે, છે યાદ? આજ મારે ઓરડે રે, પ્રેમાનંદ સ્વામીએ 11 વાગ્યાનો સમય હશે, ઠાકોરજીના થાળ ધરાવાઈ ગયા. મહારાજે એવું કહેલું કે સ્વામી તમારે દરરોજ 4 પદની રચના કરી અને પછી જમવું. પ્રેમાનંદ સ્વામી, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ એ પદની રચના કરે છે. બે પદની રચના થઈ, સંતોની પંક્તિ પડી ગઈ છે, મહારાજ પીરસવા ગયા છે. મહારાજે જોયું કે પ્રેમ સખી કેમ દેખાતા નથી, પ્રેમાનંદ સ્વામીની પાસે આવ્યા. સ્વામી, ચાલો ઠાકોરજીના થાળ ધરાવાઈ ગયા. સ્વામી કહે કે મહારાજ, હજી મારે તમારી આજ્ઞા છે ને ચાર પદ. મહારાજ કે લાવો, કેટલા પદ બાકી છે? તો કે બે પદ બાકી છે, બે રચાઈ ગયા છે. મહારાજ કે બાકીના બે અમે રચના કરીએ, તમે જાઓ જમાડી લ્યો. ભગવાન સ્વામિનારાયણ પોતે બે પદની રચના કરવા બેઠા. પ્રેમાનંદ સ્વામી ઠાકોર જમાડવા ગયા. પહેલું અને બીજું પદ પ્રેમાનંદ સ્વામીએ જેવું તે દિવસે શ્રીજી મહારાજનું દર્શન કર્યું, એ દર્શનને પ્રેમાનંદ સ્વામીએ આ લખ્યું. અને ત્રીજું અને ચોથું પદ એ પ્રેમાનંદ સ્વામીના બદલે પ્રેમાનંદ સ્વામીના નામે સ્વયં ભગવાન સ્વામિનારાયણે રચ્યું. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન. એમાં જે આખા ધામનું વર્ણન કર્યું છે, એ ધામનું વર્ણન અને અહીંયા જે વાસુદેવ મહાત્માની અંદર જે વર્ણન આવે છે, એ બંને એક્ઝેક્ટલી મેચ થાય છે. મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું છે મન, મારી મૂર્તિ રે મારા લોકભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. અક્ષર અમૃત આગળ આવશે એ પણ, કે આમને અક્ષર કહેવાય છે આ ધામને, અમૃત ધામ કહેવાય છે. સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિશશી કોટિક વારણે જાય. કોટી કોટી અર્ક અહીંયા આવ્યું ને, કરોડો કરોડ સૂર્ય એક સાથે ઉગ્યા હોય તો એનું તેજ પણ આની આગળ કંઈ ન કહેવાય, એ પણ હારી જાય એવું તેજસ્વી. શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય, એ તેજ અતિશય શીતળ છે, શાંત છે, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, એ વાત પણ આમાં આવશે. કેટલી જગ્યાએ મહારાજે બહુ આપણને સમજાઈ જાય એવી ભાષામાં, એવા શબ્દોમાં વાસુદેવ મહાત્મા આપણે નહીતર ક્યારે વાંચવા જવાના હતા. આ તો આ યજમાન પરિવારનો ભાવ અને યોગ થઈ ગયો એટલે આજે આપણને એ શ્રવણ થાય છે. અક્ષરમ બ્રહ્મ કથિતમ સચ્ચિદાનંદ લક્ષણમ, એ તેજ છે એ પણ સચ્ચિદાનંદ તેજ છે, સત્ય ત્રિકાલાબાધિત છે, એને કોઈ આવરણ નડતું નથી. ચિત ચૈતન્ય તેજ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ આનંદમય તેજ છે. એમને જે જોવે એને આનંદ જ થાય. આપણે સવારમાં શિયાળામાં સૂર્યનારાયણના દર્શન કરીએ તો આનંદ થાય, અને ઉનાળાની બપોરે અકળામણ થાય. આ તેજ એવું નથી. મહારાજે પ્રથમ પ્રકરણના 25મા વચનામૃતમાં લાડકીબાઈને સમાધિ કરાવી. સમાધિમાં તો એમનો આત્મા જાય, અને એ આત્મા જ્યારે સમાધિને વિશે જાય છે ત્યારે સૌ પ્રથમ ગણપતિના સ્થાનકે જાય. ષટચક્ર છે, અને એ પણ કહ્યું કે એ તેજનું જેમને દર્શન કરવું છે તો એમને આને આ શરીરે આને આ અવસ્થાની અંદર એ તેજનું દર્શન થઈ શકે છે. કેવી રીતે? ષટચક્રાણી નિજાંતરે, કે એ તેજ આપણા આત્મા સુધી વ્યાપેલું છે, અને એ તેજથી આપણો આત્મા તેજસ્વી છે. આપણા આત્માને આપણે જો નિરીક્ષણ કરીએ, અને આપણો આત્મા છે છયે ચક્રને વિશે એનર્જી આપે છે, શક્તિ આપે છે, તેજ આપે છે. એ ષટ ચક્રોમાં આપણી વૃત્તિઓ રૂંધાયેલી છે, એનું અધગમન થયું છે, એટલે શક્તિ છે એનો માત્ર વ્યય થાય છે. પણ એ શક્તિનું જો ઉર્ધ્વગમન થાય તો એક પછી એક ચક્ર છે એ ભેદાઈ જાય, અને છયે ચક્ર ભેદાય એટલે સપ્તમ ચક્ર જે સહસ્રાર ચક્ર છે, બ્રહ્મરંધ્રને વિશે અહીંયા મસ્તિષ્કના ભાગમાં જ્યાં આપણે શિખા રાખીએ છીએ એ જગ્યા ઉપર, ત્યાં સીધું જ એ અક્ષરધામનું જે તેજ છે એ તેજ અહીંયા સુધી આવે છે. વૈજ્ઞાનિકો એમ કહે છે કે કોસ્મિક એનર્જી છે એ આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે, અહીંયાથી પ્રવેશ કરે છે. કોસ્મિક એનર્જી એટલે શું ભાઈ મુંગરા સાહેબ? બસ આ જ તેજ સુષુમણા માર્ગે કરીને મહારાજે એવું કહ્યું કે આ બ્રહ્માંડની સાથે આ પિંડ છે એ જોડાયેલું છે અને એમાંથી એ શક્તિ પ્રાપ્ત કરે છે. અરચી માર્ગ અલગ, આવડો આવલો સુષુમણા માર્ગ. હા, અહીંયા પણ એવું કહ્યું કે ષટચક્ર છે અને પોતાના અંતઃકરણની અંદર દર્શન કરે ને એક પછી એક ચક્ર, સૌથી પહેલું મૂલાધાર ચક્ર જે આપણો જે ગુદા છે એમનાથી ઉપર અને એમના પછી નાભીથી બાજુમાં સ્વાધિષ્ઠાન ચક્ર, એમનાથી ઉપર ઉદરમાં મણિપુર ચક્ર, એમનાથી ઉપર હૃદયમાં અનાહત ચક્ર, એમનાથી ઉપર કંઠમાં વિશુદ્ધિ ચક્ર, એમનાથી ઉપર અહીંયા પ્રકૃતિમાં આજ્ઞા ચક્ર અને એમનાથી ઉપર મસ્તક ઉપર બ્રહ્મરંધ્રમાં સહસ્રાર ચક્ર. આ સાત ચક્ર છે. છ ચક્ર ઉપર જતા યોગશાસ્ત્રની અંદર પતંજલિ યોગશાસ્ત્રમાં ખૂબ સરસ રીતે એક પછી એક આ ચક્ર એમને સિદ્ધ કરવાની યોગ કળા બતાવી છે. આપણા સંપ્રદાયની અંદર મહારાજની મૂર્તિનો લક્ષ થયો એટલે બધા જ ચક્રો ભેદાઈ ગયા અને મહારાજે એટલી કરુણા કરી કે મહારાજનું એવું દિવ્ય સ્વરૂપ એમાં મનની વૃત્તિ પરોવાય એટલે બધાને લક્ષ થઈ જાય, લક્ષ થઈ જાય એટલે સમાધિ થઈ જાય, સમાધિ થાય એટલે વગર ભેદે બધા જ ચક્રો ભેદાઈ જાય. અને મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે જીવ પ્રાણી માત્ર જાત કજાત કંઈ પણ જોયા વગર, યોગ્યતા અયોગ્યતા કંઈ જોયા વગર, જેમને ઘૂઘરીનું શ્રવણ થાય નાદનું એમને સમાધિ થઈ જાય, મહારાજનું દર્શન થાય એમને સમાધિ થઈ જાય અને સમાધિમાં જઈ અને એ ભગવાનના ધામના દર્શન કરે એટલે સહસ્રાર ચક્રને વિશે એમના આત્મા છે એ અહીંયા આવે. ત્યાં જે ભગવાનનું તેજ છે એ ભગવાનના તેજનું એમને દર્શન થાય અને એ જ જગ્યા ઉપર એમને ભગવાનના ધામનું દર્શન થાય અને ત્યાંથી એ આત્માને બહાર નીકળે અને પછી બહિર જે ધામ છે એમને દર્શન કરવા હોય તો એ પણ કરી શકે. પણ આ અતિશય સૂક્ષ્મ છે એટલે મહારાજે એવું કહ્યું કે આત્મદ્રષ્ટિવાળા જે છે એમને અક્ષરધામ અણુ માત્ર દૂર નથી, પણ જે બાહ્ય દ્રષ્ટિવાળા છે તો એમને અક્ષરધામ અતિ દૂર છે. અત્યાર સુધી જે વર્ણન આવ્યું એ વર્ણન બાહ્ય દ્રષ્ટિએ કર્યું કે નારદજી છે એ જનલોક તપલોક મહરલોક આ બધા સત્યલોક આદિક લોકને વટાવ્યા અને ત્યાર પછી વિરજા નદીને પ્રાપ્ત થયા અને વિરજા નદી પછી ગોલોકપુરને પ્રાપ્ત થયા. આ બધી બાહ્ય દ્રષ્ટિએ આટલું લાંબુ છે, પણ જ્યારે અંતરદૃષ્ટિ થાય છે એટલે દ્રષ્ટિ જ્યારે આત્મા કાર્ય થાય છે અને આત્માને વિશે પરમાત્માનું દર્શન થાય છે, કારણ કે વાત આખા વચનામૃત સારંગપુરનું 10મું વચનામૃત છે કે આત્મનિષ્ઠ એવા જે સંત એમની સ્થિતિ કેવી હોય. આત્મનિષ્ઠનો અર્થ એમ છે કે જેમને આત્માનું દર્શન થયું છે, આત્માને વિશે પરમાત્માનું સદાય એમને દર્શન થાય છે, એ સાધના કરી અને એટલે સુધી એમની વૃત્તિઓને સ્થિર કરી છે. આપણી વૃત્તિઓ હજી બહાર જગતના પદાર્થોમાં ભમે છે, એ વૃત્તિને પ્રતિલોમપણે ભગવાનની મૂર્તિમાં રાખવી અને ત્યાં વૃત્તિ છે સ્થિર થાય, ભગવાનની ઉપાસનાના બળે કરીને આત્માનું દર્શન થાય, ભગવાનનું દર્શન થાય અને એવી રીતે આત્મદ્રષ્ટિએ વર્તનારા જે સંત છે એમને અક્ષરધામ અણુમાત્ર પણ દૂર નથી. શા માટે? તો કે એમને આ સીધો સળંગ માર્ગ ત્યાં જ અક્ષરધામ. મહારાજે કહ્યું જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજે છે ત્યાં અક્ષરધામ. હા, શિખા જે રાખવામાં આવે છે એ જ અનુસંધાને રાખવામાં આવે છે કે જે એ ભગવાનનું તેજ, ભગવાનની શક્તિ, અને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કોસ્મિક એનર્જી જે આપણા શરીરને વિશે આવે છે એ ત્યાંથી આવે છે. અને એ ભાગ બહુ સોફ્ટ હોય છે અને એ છિદ્રોમાંથી એ પ્રવેશ કરે છે. અને ત્યાર પછી જે આપણા બેકબોન છે ને કરોડરજ્જુ, એમાં એ સીધો જ સળંગ માર્ગ, એમ એ એનર્જી સીધી જ પછડાય છે અને છેક સીધી મૂળાધાર ચક્ર સુધી જાય છે. એટલે મણકા જે પૂરા થાય ત્યાં સુધી, અને એના આધારે પછી નાડી છે એ બધી નાભિચક્રને વિશે, નાડીઓ બધી જડાયેલી છે અને ત્યાંથી એ શક્તિ છે એ બધે જ નાડીઓમાં શરીરમાં પ્રવાહિત થાય છે. જો અહીંયા કંઈ વધારે ડેમેજ થાય તો પછી બહારથી આપણને કોસ્મિક એનર્જી એ ઓછી મળે, એટલા માટે શિખા રાખવામાં આવે છે. બીજું, શિખા બંધન શા માટે કરવાની? તો કે કોસ્મિક એનર્જી પાછી બહાર ન વહી જાય એટલે શિખા બાંધી દેવાની. અને સૌથી પહેલું કામ એ કરવામાં આવે, મહાપૂજા કરીએ તોય અથ શિખા બંધન વિધિ. કોઈને ભૂત વળગ્યું હોય, પકડાઈ ગયું ને, સમજાઈ ગયું ને, એ નીકળી ના જાય એટલા માટે શિખા બાંધી દો. ભૂતને પણ પ્રવેશ કરવો હોય ને તો ત્યાંથી જ થાય છે. આ એક જ માર્ગ છે કે આ બ્રહ્માંડની અંદર, પિંડ બ્રહ્માંડની અંદર જેટલા લોકો આવી ગયા એટલા લોકો અંદર રહે છે અને બહારના લોકો બહાર રહે છે. એક શક્તિ હોય એ અંદર આવી શકે છે, બાકી કોઈ અંદર આવી શકતા નથી. પણ એમ છતાંય શક્તિરૂપ એવા જે આત્માઓ છે એ અતિશય સૂક્ષ્મ છે, એ પ્રવેશ કરે તો એમને પ્રવેશ કરવા માટે પણ અહીંયાથી જ આવવું પડે. નીકળે ત્યારે અહીંયાથી જ નીકળવાનું, એ ત્યાંથી નીકળે નહીં એટલે શિખા બાંધી દે. અને શિખા બાંધી દઈએ પછી જો તમારે જેમ ધોકાવા હોય ને એમ ધોકાવી શકાય. અને જો શિખા ન બાંધી તો ભાગી જાય. બીજું, એ શક્તિનું આપણે અધોગમન થાય છે. નીચે જમીન છે અને પૃથ્વી ઉપર આપણે બેઠા હોઈએ તો ઇલેક્ટ્રિકની અંદર અર્થિંગ છે ને પૃથ્વીમાં દેવામાં આવે, રાઈટ? મોટા મોટા બિલ્ડિંગ હોય તો એમના ટાવર ઉપર છેલ્લે એક ત્રિશુલ રાખે. શા માટે? કે વીજળી થાય અને વીજળી જો પડે તો એ વીજળી સીધી એના દ્વારા, કોપરના વાયર દ્વારા સીધી જ જમીનમાં ઉતરી જાય. એટલે જમીન છે, પૃથ્વી છે, એ તમામ શક્તિઓને ગ્રાસ્પ કરે છે, ખેંચે છે. અને આપણે જે શક્તિ પ્રાપ્ત કરીએ છીએ એ શક્તિ ખેંચાઈ ન જાય એટલા માટે નીચે આસન પાથરી અને બેસવામાં આવે છે. આપણે બધા કથા સાંભળીએ છીએ તો આસન પાથરી દે છે ને, આસન સંતો પાથરે છે. ઓ, દર્ભનું આસન, મૃગનું આસન, મૃગચર્મનું આસન, ઊનનું આસન, આ બધા આસન, આ બધું જ સાયન્ટિફિક છે. આપણે તો માત્ર કહી દીધું ને કરીએ છીએ એટલે આપણને જાજી ખબર નથી, પણ આ બધું જ સાયન્ટિફિક છે. આપણે અહીંયા જે ચાંદલો કરીએ છીએ ને એ પણ એ આજ્ઞા ચક્ર એમને વધારે ખોલવા માટે, એમની શક્તિઓમાં વધારે લાભ લેવા માટે એ આપણે કરીએ છીએ. કંઠમાં કયું કહેવાય, કઈ ગ્લેન્ડ છે? નહીં, થાઇરોઇડ ગ્લેન્ડ. હા, વિશુદ્ધિ ચક્ર ત્યાં છે. અને વિશુદ્ધિ ચક્ર છે એમાંથી બરાબર એનર્જી ન નીકળે એટલે થાઇરોઇડ ગ્લેન્ડ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, એ બરાબર કામ ન કરે. અને બરાબર કામ ન કરે એટલે થાઇરોઇડ પ્રોબ્લેમ થાય, મેટાબોલિઝમ જે બોડીનું છે એ બધું અસ્તવ્યસ્ત થઈ જાય, ચયાપચયની ક્રિયાઓ છે એ બધી. એટલે એ પણ સાયન્ટિફિક છે. અને જો ત્યાં ધ્યાન કરવામાં આવે તો એ બધું નોર્મલ થઈ જાય, બધું જ રેગ્યુલર ચાલવા માંડે. મણિપુર ચક્ર છે, નાભિચક્ર છે, ત્યાં ધ્યાન કરવામાં આવે તો શરીરની અંદર જે ઉર્જા છે જેને કુંડલીની જાગૃત થઈ કહેવાય, એ મહારાજે લાડકીબાઈનો દ્રષ્ટાંત આપીને સમાધિમાં કહ્યું કે ગણપતિના સ્થાનકે જા, એટલે મૂળાધાર ચક્ર અને ત્યાંથી ઉપર, અને ત્યાં જાય તો ત્યાં નાદ વિશેષ સંભળાય છે, આપણને નથી સંભળાતો કારણ કે આપણી વૃત્તિ બહાર છે. જો આપણી વૃત્તિ અંતરવૃત્તિ થાય અને આપણે ત્યાં કોન્સન્ટ્રેટ થઈએ તો આ વચનામૃતની અંદર જેટલા પણ આવા તત્વજ્ઞાનના વચનામૃત કહ્યા છે, જે યોગ સિદ્ધિના વચનામૃત કહ્યા છે, એ તમામ વચનામૃતો એ આપણને સમજાઈ શકે. આપણે તો મહારાજનું ધ્યાન કરીએ ને એ બહાર રાખીને કરીએ છીએ, સામે મહારાજ બેઠા છે, કંઈ વાંધો નહીં, એ પણ થાય એ સારી વાત છે. પણ ગોપાળાનંદ સ્વામી એવું કહ્યું છે કે પ્રતિલોમપણે મહારાજને જ્યારે આત્મામાં ધારણ કરીએ અને શરીરના ભાવને ખોટા કરતા જઈએ ત્યારે આત્મવૃત્તિ થાય છે, આત્મદ્રષ્ટિ થાય છે, અને વિષયોના રાગ છે ઓછા થાય છે. અવ્યક્ત રાગ જે જીવની અંદર પડ્યા છે, કારણ શરીર જે છે એ તૂટે છે, અને એ જ રસ્તો છે કે ભગવાનના એ તેજને પ્રાપ્ત કરી શકાય, ભગવાનનું એ દિવ્ય દર્શન થઈ શકે. એ તેજ કેવું છે, આપણે બીજી જગ્યાએ ચડી ગયા. વ્યતીત્ય મૂર્ધની પશ્યંતિ વાસુદેવ પ્રસાદતઃ, ભગવાનની કૃપા સિવાય, વાસુદેવ પ્રસાદતઃ, ભગવાનની કૃપા સિવાય મૂર્ધની એટલે કે મસ્તક ઉપર જે સહસ્રાર ચક્ર છે ત્યાં પણ એ તેજનું દર્શન થતું નથી. અહીંયા પણ નારદજીને જે દર્શન થયું છે એ ભગવાનની કૃપાથી થયું છે, અને જ્યારે યોગી છે, યોગ સાધના કરતા કરતા સહસ્રાર ચક્ર સુધી પહોંચે ત્યાં પણ એમને એ તેજનું દર્શન ભગવાનની કૃપાથી જ થાય છે. ભગવાનની કૃપા વગર એ તેજનું દર્શન પણ શક્ય નથી. એ તેજ કેવું છે, યદ ભાષા ભાષિતઃ સૂર્યો વહની રિંદુશ્ચ તારકાહા, એ તેજથી જ સૂર્ય નારાયણ છે તેજસ્વી છે, અગ્નિ નારાયણ છે તેજસ્વી છે, ઇન્દુ એટલે ચંદ્ર તારાઓ એ બધાને તેજ ત્યાંથી પ્રાપ્ત થયું છે. મહારાજે વચનામૃતમાં એ પણ કહ્યું છે કે ભગવાનની ઉપાસના કરી અને સૂર્ય નારાયણ એ તેજ પ્રાપ્ત થયું છે. ભગવાન અને ભગવાનના સંતની સેવાએ કરીને, પૂર્વે ક્યારેક એમને એવી સેવા કરી હશે અને ભગવાનને ભગવાનના સંત એમના ઉપર રાજી થયા હશે ત્યારે એમને આ તેજ પ્રાપ્ત થયું છે. હા, ભાષયંતિ જગત સર્વમ સ્વપ્રકાશમ તથામૃતમ, એ તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરનારું છે. ભાષયંતિ સર્વમ જગત, સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, સ્વયં પ્રકાશ છે. એને પાછું કંઈ આમ ફ્યુલ આપવું પડે ને ભડકો થાય એવું નથી. સૂર્યનારાયણમાં તો કંઈક વૈજ્ઞાનિકો એવું કહે છે કે હિલિયમનો ગોળો છે, હાઇડ્રોજન બરાબર, અને સતત હાઇડ્રોજન સળગ્યા રાખે છે એટલે આપણને આ બધું. પણ હવે હાઇડ્રોજન ખાલી થઈ જશે ત્યારે શું થશે? પણ ભગવાનના ધામને વિશે જે તેજ છે એ તેજ સ્વયં પ્રકાશ છે, સ્વતઃ સિદ્ધ છે. અમૃતમ, એ તેજને કેવું કહેવાય છે? અમૃત. આ સોળમા દરવાજામાં પ્રવેશ કરીને નારદજી જ્યારે આ દર્શન કરે છે, હવે એ ભગવાનનું જે ધામ છે એમના નામ કહ્યા છે, યદ બ્રહ્મપુરમ ઇત્યાહુર ભગવદ ધામ સાત્વતાહ, યસ્યાંતિકેશુ પરિતિષ્ઠંત અર્ચક કોટ્યઃ, કે જેને બ્રહ્મપુર એવું ધામ કહેવાય છે, અત્યાર સુધી ગોલોકપુર, હવે એ સોળ દરવાજાને વટાવ્યા પછી બ્રહ્મપુર ધામ, ભગવદ ધામ, અહીંયાથી ધામની શરૂઆત થઈ. અમૃત ધામ, અક્ષર અમૃત જેનું નામ છે, અહીંયા અમૃત શબ્દ વાપર્યો છે. પરિતસ્તિષ્ઠંતી, અને તેજની ફરતી કોર, કોટ્યઃ અર્ચકઃ, અનેક મુક્તો, અર્ચક એટલે મુક્તો, ભગવાનની પૂજા કરનારા, સેવા કરનારા, અનેક મુક્તો, એમની કોટીઓ એટલે કે મોટાને મોટા, કરોડો ને કરોડો મુક્તો, અનંત કોટી મુક્તો એ ઊભા છે. બ્રહ્મ શંકર વૃંદાની હ્યુપરી પરી સંભ્રમાત, પતંતી બલિહસ્તાની ગોપી વ્રજાશ્ચયત. વિરાટ બ્રહ્મા જે છે એમના કાર્યરૂપ બ્રહ્મા વિરંચી શંકર વગેરેની સાથે એ પણ આમ કે વૃંદના વૃંદ, પણ આમાં ભમી જવાય એવું છે તેજ, હજી દેખાતું નથી, ભગવાનની મૂર્તિના તો દર્શન જ નથી થયા, તેજના જ દર્શન થયા છે, અને એ તેજમાં એ પણ ભ્રમી જાય છે એવું લખ્યું છે આમાં. ઉપરી ઉપરી સંભ્રમાત, આમ જોઉં આમ જોઉં, અંદરથી નીકળે છે જ એવું બધું, એ તેજના દર્શન કરી અને એમને ભ્રમ ઉત્પન્ન થાય છે. એકબીજાની ઉપર ભ્રમના કારણે પડે છે. એટલે પૂનમે દર્શન કરવા ગયા હોઈએ વડતાલ, એવું કંઈક થતું હશે આપણે એવું અનુમાન કરીએ. બલિહસ્તાની ગોપ ગોપી વ્રજાશ્ચયત, ત્યાં હાથીઓ છે, બળવાન ગોપ ગોપી વ્રજ વગેરે છે. હવે બહુ સરસ કહે છે, કૃષ્ણસ્યાનુગ્રહો યસ્મિન સ તેજસી તમિક્ષતે, કેવલમ તેજ એવાન્ય પશ્યંતી નતુ તમ મુને. હે નારદ મુનિ, સોરી અહીંયા સાવરણી મુનિ, નારદજી તો ઊભા છે ને એમની તો વાત ચાલે છે. કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી મુનિ, કૃષ્ણસ્ય અનુગ્રહો યસ્મિન, જેમના ઉપર પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ નારાયણ એમનો અનુગ્રહ છે, એમની કૃપા છે, એમને જ એ તેજના દર્શન થાય છે, અને એ તેજને વિશે પુરુષોત્તમ નારાયણના દર્શન થાય છે. બાકી કેવલમ તેજ એવાન્ય, અન્ય બાકી બીજા બધા માટે પુરુષોત્તમ નારાયણના દર્શન નથી થતા, એમને કેવળ તેજના જ દર્શન થાય છે. અને એ પણ મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં કહ્યું કે જે કેવળ માત્ર તેજને જોવાની ઈચ્છા રાખે તો એ બરાબર નહીં, એ અમને ન ગમે, પણ એ તેજને વિશે પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે એમને જોવાની ઈચ્છા રાખે અને એમનું દર્શન અને એમાં લોભાય તો એ શ્રેષ્ઠ છે, એ અમને ગમે છે. એ તેજને વિશે ભગવાનની જે મૂર્તિ, અદ્ભુત દર્શન, અને એ તેજને વિશે કેવા કેવા આશ્ચર્ય થાય છે, એ ભગવાનનું દર્શન નારદ મુનિને હવે થવાનું છે. અને ત્યાર પછી નારદ મુનિ છે ભગવાનની સ્તુતિ કરશે. આ સાથે 17મા અધ્યાયમાં આપણે નારદજી છે એ ભગવાનના દર્શન કરવા માટે ગોલોકધામને વિશે પ્રવેશ કરી ચૂક્યા. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એક વખત, બરાબર કે નહીં, પરમ દ્રષ્ટવા નિવર્તતે એટલા માટે એવા ધામના, એ તેજના અને તેજને વિશે આપના સ્વરૂપના, એ પછી સહસ્રાર ચક્રને વિશે કરાવો, હૃદય કમળ અનાહત ચક્રને વિશે કરાવો, તમારી મૂર્તિમાં બાહ્ય રીતે કરાવો કે અક્ષરધામને વિશે કરાવો, જે પણ રીતે જેમ નારદજીને તમારી કૃપાથી દર્શન થયું એવી રીતે આપની કૃપાથી અમને પણ એ દર્શન પ્રાપ્ત થાય એવું કરવાનું બળ, બુદ્ધિ, સામર્થ્ય અને પ્રેરણા આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી વાસુદેવ મહાત્માની કથા અંતર્ગત ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો મહિમા અને ભગવાનનો દિવ્ય તેજ એમની આજે આપણે કથાનું શ્રવણ કર્યું. આજની ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના મુખ્ય યજમાન, આમ તો સ્પેશિયલ આજે એમના તરફથી અલ્પાહાર છે, પરમ ભક્તરાજ છગનભાઈ વિશ્રામભાઈ પાંભર, એમના સુપુત્ર ધવલભાઈ અને જયભાઈ, એમના ઘરના દરેક સભ્યોના જન્મદિવસ નિમિત્તે ઠાકોરજીને સંતોના થાળ એમની રસોઈ હોય છે, આજે પણ ધનુર્માસ કથાના તમામ ભક્તોને અલ્પાહાર કરવાનો એમનો સંકલ્પ, આજના દિવસે અલ્પાહાર પણ છે. સાથે બીજા યજમાન ભક્તો કાંતિભાઈ, બાબુભાઈ, નરેન્દ્રભાઈ, નરસિંહભાઈ જાખણીયા, મુકેશભાઈ સખિયા, સુપુત્ર અખિલ એમનો જન્મદિવસ છે, ભરતભાઈ વેલજીભાઈ કાતરિયા, જીવણભાઈ અંબાલાલભાઈ પટેલ, ફૂલજીભાઈ મહાદેવભાઈ તરેટિયા, કિશોરભાઈ સવજીભાઈ ચાવડા, ધીરુભાઈ હીરાભાઈ સકપરિયા, આ તમામ ભક્તોને મહારાજ ખૂબ સત્સંગ ભક્તિ અને સેવાનું બળ પ્રદાન કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. અલ્પાહાર આ બાજુ લીમડાવાળું ગ્રાઉન્ડ છે ત્યાં લેવા માટે.